વેદાસ્તોતુમ પ્રવૃતા યદનવધિ મહા નંદમાલક્ષ્ય દુરાત પ્રત્યાવર્તંત સર્ગ સ્થિતિલયમખિલસ્યાસ્ય યે નામનંતિ સ્થાને દિવ્યેક્ષરેયો નિવસતિ સતતં નિત્યમુક્તાનુસક્તઃ સોયમ કૃષ્ણ કૃપાલુ સ્વયમવતિ નિજાન સ્વામિનારાયણો નઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પૂજ્યપાદ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, પૂજ્યપાદ ગુરુ મહારાજ, પૂજ્યપાદ નારાયણ પ્રસાદ દાસજી સ્વામી, સર્વે પ્રાતઃ સ્મરણીય સંતો, સર્વે વાલા ભક્તજનો અને યજમાન પરિવાર, જય સ્વામિનારાયણ. ગઈકાલે આપણે ક્યાં પહોંચ્યા હતા? પ્રશ્નના જવાબ સુધી પહોંચ્યા હતા. પ્રશ્ન શું હતો? જવાબ શું આવ્યો? દેવતાઓના જે સુખ છે એમાં કેમ સમજવું, એ તો પાછો બીજો પ્રશ્ન હતો. પહેલો પ્રશ્ન એવો પૂછાણો કે જીવનું આત્યંતિક કલ્યાણ થાય એમના માટે શ્રેષ્ઠ સુકર એવો ઉપાય બતાવો. અને એ જવાબમાં કોઈ પણ ભક્તિરૂપી કર્મ છે એ દેવતા માટે થાય, એમની પ્રસન્નતા માટે થાય, ભગવાનની પ્રસન્નતા માટે થાય. તો જીવાત્માને સરળતાથી સિદ્ધિ પ્રાપ્ત થાય. સ્ટેજને થોડુંક વધારજો તો ભાઈ. અને એમના પેટા પ્રશ્નમાં પછી બીજો પ્રશ્ન એવો પૂછાણો, ભગવાનની સંબંધી જે પણ ક્રિયા કરીએ તો તરત તત્કાળ સિદ્ધિ મળે એ બરાબર, પણ દેવતાએ કેટલા બધા છે કે એ બધા દેવતાઓનું પૂજન યજન બધું કરીએ તો બહુ જાજો સમય જાય, એમાંથી પાછા કોણ શ્રેષ્ઠ દેવતા છે એનું કંઈક કહો તમે. કે આ બધા દેવતાઓ છે એ બધા વળી પાછું જ્યારે બ્રહ્માંડનો નાશ થાય ત્યારે એ પણ નાશ પામી જાય છે. તો જેમનો નાશ થઈ જાય છે એવા દેવતાઓનું આરાધન કરવાથી આપણને એટલી જ પ્રાપ્તિ થાય, એનાથી વધારે તો પ્રાપ્તિ થાય નહીં, એટલે આત્યંતિક કલ્યાણ ન થયું એમ એવો પ્રશ્ન પૂછાઈ રહ્યો છે. એટલે હવે જે મૂળ પ્રશ્ન છે ને એ આ છે. આગલો પ્રશ્ન હતો એના થકી જવાબમાંથી વળી પાછો પ્રશ્ન ઉપજ્યો અને એ પ્રશ્ન આ છે. આપણે ત્યાં હતા, સાવરણી મુનિ છે એ કાર્તિક સ્વામીને પ્રશ્ન પૂછે છે કે દેવા બહુવિધા પ્રોક્તા સ્ત્વયાસન મુખમે મે પુરા, તમે અનંત દેવતાઓ છે એવી વાત કરી છે, એમને આરાધન કરવાની અનંત રીત છે, બધા ઇતિહાસ પુરાણની અંદર અમે સાંભળી. એમને પ્રસન્ન કર્યા પછી જે ફળની પ્રાપ્તિ થાય છે એ પણ અમે સાંભળ્યા, અને ત્યાર પછી અમને એવું લાગ્યું કે એમને પ્રસન્ન કરવાથી સ્વર્ગાદિકની પ્રાપ્તિ થાય છે અને સ્વર્ગાદિક તો નશ્વર છે, નાશ પામી જાય છે. નશ્યે પુણ્યે સ્વર્ગલોકમાંથી જ્યારે પુણ્ય નાશ થઈ જાય છે ત્યારે જે અહીંયાથી પુણ્ય કરીને સ્વર્ગને પ્રાપ્ત થયા છે એ પણ પાછા પૃથ્વીલોકને વિશે જન્મ ધારણ કરે છે. એટલે માત્ર અમારે સુખ નથી જોઈતું, અમારે કલ્યાણ જોઈએ છીએ. અને એ દેવતાઓ જો કલ્યાણ ન કરી શકતા હોય તો એમનું આરાધન એ અમને પ્રિય નથી. કારણ કે એ દેવતાઓનું આયુષ્ય છે. એમ કહેવાય છે કે બ્રહ્માજીના એક દિવસની અંદર 14 ઇન્દ્ર છે એમનો નાશ થાય છે. કેટલા? 14 ઇન્દ્ર. સવાર પડે અને સાંજ થાય ત્યાં સુધીમાં 14 ઇન્દ્ર છે એ નાશ પામી જાય છે. એટલે એનો અર્થ સીધો એવો થયો કે ત્રિલોકી 14 વખત નાશ પામી જાય છે. 3 લોક જે છે, સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ, આ 3 લોક 14 વખત નાશ પામે છે અને 14 વખત સર્જન થાય છે. અને બ્રહ્માજી છે એ જ્યારે વિનાશ પામે છે એ વિરાટ નારાયણ એમના પણ ઉપરી, એમનું જ્યારે વિરાટ શરીર છૂટે છે ત્યારે આખું એ બ્રહ્માંડ, એમનું વિરાટ શરીર જેમ આપણું આ સ્થૂળ શરીર છે એવી રીતે વિરાટ નારાયણનું જે સ્થૂળ શરીર છે જેને વિરાટ શરીર કહેવાય છે એમનો નાશ થાય ત્યારે 14 લોકી બ્રહ્માંડનો નાશ થઈ જાય છે. જે વિરાટ નારાયણ એમનું શરીર એ જ આ બ્રહ્માંડ છે, એ વિરાટ નારાયણનો જો નાશ થઈ જતો હોય તો એ વિરાટ નારાયણનું ભજન કરનારા અને એમને સુધી પામનારા એ પણ વળી પાછા. એટલે આગળ સાવરણી ઋષિ એવું કહે છે, કાલે ન નાશ્યતે યેષામ વપુસ્થાન બલાદિકમ. કાળે કરીને એમના શરીર પણ નાશ પામી જાય છે, વિરાટ નારાયણનું શરીર પણ નાશ પામી જાય છે. એમના સ્થાન એટલે કે એમના જે લોક છે, ધામ છે, સત્યલોક છે, સ્વર્ગલોક છે, જનલોક છે, તપલોક છે, આ બધા જ ધામ છે એ પણ નાશ પામી જાય છે. એમનું બળ, એમનું સામર્થ્ય છે એ પણ જતું રહે, કારણ કે બ્રહ્માંડ નાશ પામી ગયું પછી સામર્થ્ય કોના ઉપર જણાવે? એમનું શરીર જ નથી રહ્યું. એટલા માટે સાવરણી ઋષિ એવું કહે છે, તેષામ ન રોચતે મહ્યમ. એટલા માટે મને એવા દેવની ઉપાસના છે ગમતી નથી. ઉપાસાત્ર દિવૌ કસામ. એવા દેવતાઓની ઉપાસના જેમનું પોતાનું એમ કહેવાય કે નાશ પામી જાય છે તો એમના થકે આપણે અમર કેવી રીતે થઈએ? તો તમને કેવા દેવની ઉપાસના જોઈએ છે? ય સ્વયં નિર્ભયો અન્યેષામ ભયહરતા સનાતન. જે સ્વયં નિર્ભય છે અને બીજાના ભયને પણ હરી શકે છે અને સનાતન છે એટલે કે એનો ક્યારેય નાશ થતો નથી, એવા જે ભગવાન છે. નિત્ય ધામા ક્ષય ફલ પ્રદાતા ભક્ત વત્સલ. જેમનું ધામ છે એ પણ નિત્ય છે, અવિનાશી છે, એમનો ધામનો પણ ક્યારેય નાશ નથી થતો, એવા ભગવાન જેમને પ્રસન્ન કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે એ ફળ પણ અક્ષય ફળ હોય. અક્ષય એટલે ફળનો પણ નાશ ન થાય. એમના માટે જે ભક્તિ કરી છે ને એ ભક્તિનો પણ નાશ ન થાય. મહારાજે વચનામૃતમાં પ્રથમ પ્રકરણના 18મા વચનામૃતમાં એવું કહ્યું કે અમે જે પ્રમાણે કહીએ છીએ એ પ્રમાણે જો રહેશો તો અક્ષરધામમાં આપણે મેળાપ થશે, અને જો એ પ્રમાણે ન રહ્યા તો જે કાંઈ ભક્તિ કરી છે એનું રઝળતા વળી પાછો કંઈક યોગ આવશે અને તે દિવસે એનું ફળ મળશે, અને તે દિવસે પછી અમે આ પ્રમાણે જે વાત કરી છે એ પ્રમાણે રહેશો તો પાછો ધામ મળશે. એનો અર્થ એમ થયો કે કરેલી ભક્તિ છે એ ક્યારેય નાશ પામતી નથી. નિષ્કુળાનંદ સ્વામીએ એવું લખ્યું કે ભાંગ્યો તો એ કળશ સોનાનો ઘડામણ જાય, પણ કાંઈ સોનાની કિંમત થોડી જાય. પુરુષોત્તમ નારાયણની ઉપાસના, પુરુષોત્તમ નારાયણની ભક્તિ એ અવિનાશી છે, એમનું ફળ પણ અવિનાશી છે. ભરતજીએ ત્રણ જન્મ સુધી, પહેલા જન્મમાં જે ભક્તિ કરીને જે ભગવાનનું જ્ઞાન સમજ્યા, એ બીજા જન્મમાં એમને આબાદ રહ્યું, એમને યાદ રહ્યું. પિયુષભાઈ, તમે આગલા જન્મમાં એન્જિનિયર હતા, ખબર છે તમને? આ જન્મમાં ભરત સાહેબ તમે MBA થયા, બરાબર ને? મહારાજ તો ન કરે, પણ કદાચ આપણે કંઈક ખામી રહી ગઈ અને બીજો જન્મ આવ્યો તો આ MBAનું કરેલું જેટલું પણ જ્ઞાન છે એ જ્ઞાન આપણું આબાદ રહે, અને આવતા જન્મે આપણે MBA કરવું પડે કે કરવું પડે. માયાનું જ્ઞાન આવું છે. એક જણો 12મા ધોરણમાં ફેલ થયો ને, આજી ડેમના તળાવની પાળે જઈને ઊભો રહ્યો કે ત્યાં પોલીસે પકડ્યો કે આજે રિઝલ્ટ આવ્યું છે, એટલે પોલીસ એ બાજુ આંટા મારતી હોય, એટલે છોકરા અહીંયા શું કરે છે? તો કે ફેલ થયો છે, આત્મહત્યા કરવી છે. એટલે પોલીસે કહ્યું કંઈ વાંધો નહીં, આ વખતે થવા દે કે. એટલે ઓલો ચોંકી ગયો કે પોલીસ બચાવવા માટે આવી છે કે. એટલે કે કેમ સાહેબ તમે આવું કહો છો કે? તો કે જો આ વખતે તું આત્મહત્યા કરી લે, એટલે આવતા જન્મે વળી પાછું LKGથી ચાલુ કરવાનું, આપણે નર્સરીથી, બરાબર. ફરી વાર તું 12મા સુધી પહોંચે ને વળી પાછું 12મામાં ફેલ થઈશ, એટલે વળી પાછું તારે આવડા જ કરવાનું છે કે. એના કરતાં 12મું ધોરણ બીજી વખત કરી લેને, શું પ્રોબ્લેમ છે ભાઈ? LKG નર્સરીથી લઈને 12 સુધી ફરી વાર કરવા જવું, એના કરતાં 12મું બીજી વખત કરી લેને. આ જન્મમાં જે પણ લૌકિક જ્ઞાન પ્રાપ્ત થાય છે એ આવતા જન્મમાં રહેતું નથી, પણ ભગવાનનું જ્ઞાન એવું છે. એ ત્રણ શરીર, ત્રણ અવસ્થા, ત્રણ કાળ, આ બધામાંથી એક પણની તાકાત નથી કે ભગવાનના જ્ઞાનનો નાશ કરી શકે. અવિનાશી જ્ઞાન છે, ભગવાનની ભક્તિનો નાશ કરે એ અવિનાશી ભક્તિ છે. પણ એ પુરુષોત્તમ નારાયણની હોવી જોઈએ. ક્ષુદ્રદેવની હોય તો નાશ થઈ જાય, કારણ કે એ જ નાશ પામી જાય છે. એટલે હે પ્રભુ, તમે અમને આવા ભગવાન, આવા કોઈ દેવ હોય તો એ કહો. યસ્ય પ્રસાદાત સર્વેષામ સર્વયેવ મનોરથાઃ સિદ્ધ્યે યુશ્ચાંજસાયેવ તમ દેવમ વદમે ગુહ. હે ગુહ, હે કાર્તિક સ્વામી, જેમની પ્રસન્નતાથી અમારા બધા જ મનોરથ સિદ્ધિ થાય, મનોરથની સિદ્ધિ થાય, પછી લાંબે કાળે નહીં હો, અંજસા તત્કાળ સિદ્ધિ થાય. આમ મહારાજને પ્રાર્થના કરી અને આમ મહારાજ પૂરી કરે. વ્યાપકાનંદ સ્વામીએ પ્રાર્થના કરી કે મહારાજ, આ વણિકનું 1 કરોડ રૂપિયાનું દેવું છે, ભરી દેજો, ને બીજે દિવસે સવાર ન પડે ત્યાં તો. કેટલા પ્રસંગો! ભક્ત ચિંતામણીના પરચા પ્રકરણ આપણે જોઈએ, પુરુષોત્તમ નારાયણનું પુરુષોત્તમપણું, તત્કાળ સિદ્ધિ થાય એવા દેવ કહો. આ એક પ્રશ્ન, હવે જે પ્રશ્નમાંથી પ્રશ્ન ઉદ્ભવ હોય, તમામ દેવતાઓ કહ્યા, પણ એમાંથી પણ એવા દેવ કે જેનો ક્યારેય નાશ નથી થતો, જેમનું સ્થાન એટલે કે ધામનો નાશ નથી થતો, અને જેમની ભક્તિ છે અથવા તો એમને ભક્તિ કર્યા પછી જે ફળ પ્રાપ્ત થાય છે એમનો નાશ નથી થતો, એવા દેવ અમને કહો, એ કોણ? હવે કાર્તિક સ્વામીને બધું શું છે કમ્પેરિઝન કરવાની થઈ, કે આટલા બધા દેવતા છે, એમાંથી કોણ, કોનું સામર્થ્ય અને કોને ક્યાં હાઈએસ્ટ લેવલમાં કયા દેવતા એમ. પછી એ દેવને પ્રસન્ન કરવાની રીતિ, તદ આરાધન રીતિંચ, એને આરાધન કરવાની રીતિ કહો, કે જે પૂર્વે કોઈએ કર્યું હોય એવી, એને અમે જાણવા ઈચ્છીએ છીએ. આવી રીતે સાવરણી ઋષિએ જ્યારે પ્રશ્ન પૂછ્યો ત્યારે સુપ્રસન્ન ઉવાચે દમ માનયંસ્તમ ઉદારતિ. કાર્તિક સ્વામી અતિ પ્રસન્ન થયા. પ્રસન્ન થયા એનું કારણ છે, હમણાં કહેશે. ઇથમ મહર્ષિણા તેન સંપૃષ્ટો ભગવાન ગુહ આવી રીતે ભગવાન કાર્તિક સ્વામી એ મહર્ષિ સાવરણીથી પૂછાયેલા પ્રશ્નનો અતિ પ્રસન્ન થકા બોલ્યા છે. આવી રીતે પ્રથમ અધ્યાય છે પૂર્ણ થયો. ઇતિ શ્રી સ્કંદ પુરાણે વિષ્ણુખંડે શ્રી વાસુદેવ મહાત્મે સાવરણી પ્રશ્નો નામ પ્રથમોધ્યાય અથ દ્વિતીય અધ્યાય. હવે જવાબ છે એ બીજા અધ્યાયમાં ચાલુ થાય છે. મૂળ જવાબ આપણે જેની રાહ જોઈને બેઠા હતા એ, જેના આધારે ભગવાન સ્વામિનારાયણને આ વાસુદેવ મહાત્મે ગ્રંથ ગમે છે એ જવાબ. કાર્તિક સ્વામી કહે છે, મહાંતમ પ્રશ્ન વિત પ્રશ્નમ પૃચ્છસે ત્વમ મિહાનઘ નાસ્યોત્તરમ વર્ષ સતૈહિ વક્તુમ શક્યમ સ્વતર્કતઃ. કે તમારો પ્રશ્ન એટલો બધો સરસ છે કે પોતાના બુદ્ધિના બળે કરીને 100 વર્ષ સુધી પણ કોઈ ચિંતન કરે, શાસ્ત્રોમાંથી સંશોધન કરે, તો પોતાના બુદ્ધિના બળે આ પ્રશ્નનો જવાબ નીકળે નહીં. એવું કેમ કહ્યું હશે? એવું એટલા માટે કહ્યું કે બધા જ પુરાણો સાંભળીએ, એટલે મત્સ્ય પુરાણ સાંભળીએ, તેમાં મત્સ્ય ભગવાનના એટલો બધો મહિમા કીધો હોય, એટલો બધો મહિમા કીધો હોય, પછી કચ્છ પુરાણ સાંભળીએ તો એમાં એટલો બધો મહિમા કહ્યો હોય, એટલો બધો મહિમા કહ્યો, ગરુડ પુરાણ સાંભળીએ એટલે એમાં, એ પ્રમાણે વિષ્ણુ પુરાણ સાંભળીએ એટલે એ પ્રમાણે, બધા જ પુરાણોમાં જે જે દેવતા છે એનો યથાર્થ મહિમા, સર્વશ્રેષ્ઠ મહિમા કહ્યો હોય. હવે 17 પુરાણ સાંભળી અને પછી આપણે નિર્ણય કરવા બેસીએ તો બધા એને ઉપર જ કીધા હોય, બધા એને ટોપ લેવલે જ કીધા હોય, તો આપણે શું નિર્ણય કરી શકીએ? આપણી અલ્પ બુદ્ધિ કંઈ નિર્ણય ન કરી શકે. એમના માટે ભગવાનની પ્રસન્નતા જોઈએ એટલે પવિત્ર બુદ્ધિ હોય તો એ નિર્ણય કરી શકે. એટલે એવું કહ્યું કે તમારો પ્રશ્ન બહુ સરસ છે. અને બીજો એક અર્થ છે કે અત્યાર સુધી જેટલા પુરાણો, ઇતિહાસ, વેદ એમને જે પણ અમે શ્રવણ કરાવ્યા એ સાંભળ્યા પછી તમને આ પ્રશ્ન થયો. એમણે કહ્યું ને કે બધા દેવતાઓ એની આરાધન રીતિ, એમના ફળ, એ બધું તમે કહ્યું, અમે સાંભળ્યું, પછી અમને આ પ્રશ્ન થાય છે. આનો અર્થ એવો છે કે કથા સાંભળીને ઊભા થઈને ખંખેરીને વયા નથી ગયા. હલો, જે પણ કથા થઈ એ કથા પછી એમણે મનન કર્યું, મનન કર્યા પછી ચિંતન કર્યું કે આજે આ કથા આવી, આ કથાનો અર્થ આવો થયો, આ દેવતા છે એ આ જગ્યા પર બિરાજે છે અને એમને આટલી આટલી સામર્થ્ય છે, એમના અંડરમાં આટલું આટલું આવે છે અને એમને રાજી કરીએ તો આપણને આટલી આટલી પ્રાપ્તિ થાય, બીજા દેવતા છે એમને આટલું થયું, એમને આટલું આટલું થાય છે, ત્રીજાનું આટલું થાય છે. આ બધાનું વિશ્લેષણ કર્યા પછી એનો અર્થ એમ થયો કે આ બધાનું કોમન કરીએ તો એવું થયું કે આ 33 કરોડ દેવતાઓ છે એમાંથી કોઈ પણ દેવતા એ નાશ ન પામે એવા નથી, બધાનો નાશ થાય છે. આત્યંતિક પ્રલય જ્યારે થાય છે ત્યારે બધાનો નાશ થાય છે. તો કંઈક વિચાર કર્યો ને? અમે જે સંભળાયું એ તમે બરાબર યોગ્ય રીતે સાંભળ્યું, શ્રેષ્ઠ શ્રોતા છે ને સાવરણી ઋષિ. અને પછી જે પ્રશ્ન પૂછાણો એનો અર્થ એમ છે કે આની પાછળ એમનું મનન ચિંતન નિધિધ્યાસ છે. એટલે કાર્તિક સ્વામી સુપ્રસન્ન, અતિ પ્રસન્ન થઈ, ખાલી પ્રસન્ન નહીં, હ સુપ્રસન્ન ઉવાચે એકદમ, પછી જવાબ આપવા તૈયાર થયા. અને કાર્તિક સ્વામી કહે છે કે ભગવાનની પ્રસન્નતા વગર આ પ્રશ્નનો કોઈ જવાબ ન આપી શકે. બીજું, અનાખ્યેયમ નતે કિંચિત ધર્મનિષ્ઠાય સન્મતે. આ પ્રશ્નનો હવે ઉત્તર કરવાનો છે એટલે બધા દેવતાઓની કમ્પેરિઝન કરવાની થાય, માનસિક તો કરવી જ પડે. એક દેવતાને તમે શ્રેષ્ઠ કહો એટલે બીજાને ખોટું લાગી જાય, ભલે આપણે એમનું ખંડન ન કર્યું હોય પણ એમ છતાંય ખોટું લાગવાના ચાન્સ તો ખરા જ. અહીંયા આપણે એક ભગવાનના ભગતનું થોડુંક નામ લઈએ તો બીજા ભગવાનના ભગતને એમ થાય કેમ મારું નામ નહીં લેતા હોય, આપણે એમનું કાંઈ ખંડન ન કર્યું હોય પણ ખોટું લાગે થોડુંક. તો આવી વાત કહેવી કે ન કહેવી એ એક પ્રશ્ન થાય. મહારાજે વચનામૃતમાં જ્યાં પણ પોતાના સર્વોપરિપણાની, પોતાના સ્વરૂપ નિષ્ઠાની વાત કરવાની હોય તો મહારાજ એમ કહે કે તમે અમારા છો એટલા માટે અમે તમને આ વાત કહીએ છીએ. કહેતા થોડી બીક પણ લાગે છે, અને જો આ વાત જે કહીએ છીએ સત્ય ન હોય તો આ પરમહંસ માત્રના અમને સમ છે, પોતાના છે એટલે કહે છે એમ. અહીંયા પણ કાર્તિક સ્વામીએ એવું કહ્યું કે તમે સાવરણી ઋષિ અમારા છો અને તમે આટલા બધા જિજ્ઞાસુ છો, શાસ્ત્રના તત્વને મર્મને જાણનારા છો. પ્રશ્નની અંદર મર્મ બધા આવી ગયા એટલે અનાખ્યેયમ, તમને કંઈ ન કહેવું એવું કંઈ નથી, અથવા તો તમારાથી કંઈ છુપાવવું એવું કંઈ નથી એમ. એટલે જે હશે હું યથાર્થ કહીશ. ભગવાનનો નિર્ણય કરવાનો છે, આપણા બધાના નિર્ણય કરવાના હોય તો બહુ સહજ છે. પણ તમે જેવો પ્રશ્ન પૂછ્યો છે એવો જ પ્રશ્ન પૂર્વે, હવે આવડી પાછું ત્રીજી જગ્યાએ ચાલુ થઈશ. ઓકે, પહેલી જગ્યા કઈ? નહીં, ઉગ્રશ્રવા અને સૌનક ઋષિ નૈમિષારણ્ય ક્ષેત્ર. અને એમાંથી કથાનો પ્રસંગ નીકળ્યો એટલે એમ કહ્યું કે તમે સૌનકાદિક ઋષિ જેવો પ્રશ્ન પૂછો છો એવો જ પ્રશ્ન પૂર્વે સાવરણી ઋષિએ કાર્તિક સ્વામીને પૂછ્યો હતો. હવે કાર્તિક સ્વામી જ્યારે ઉત્તર કરવાનો થયો ત્યારે કાર્તિક સ્વામી કહે છે કે આવો પ્રશ્ન પૂર્વે એક બીજે ઠેકાણે પૂછાઈ ગયો છે, એમ કરીને પટ બાંધે છે. હવે એટલે આ ત્રીજે ઠેકાણે વાત ચાલે છે, આમ લિંક પકડતા જજો, નહીતર પછી ગોટે ચડી જવાશે. હા, એવમ એવ હિ પ્રપ્રચ્છ નિવૃતે ભારતે રણે અજાત શત્રુર નૃપતિર ભીષ્મમ ધર્મ વિદામ્બરમ. મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું, ભીષ્મ પિતામહ બાણશૈયા ઉપર સુતા છે. આગળના શ્લોકમાં કહ્યું છે કે શયિતમ સરસૈયાયામ ધ્યાન પ્રાપ્તાચ્યુતેન ચ પ્રાપ્તમ એકાત્મમ અવ્યગ્રમ નિગમાગમ પારગમ. જે વેદોના પારને પામી ગયા છે એવા ધર્મવિદ, ધર્મવિદોમાં પણ શ્રેષ્ઠ ધર્મવિદામ વરમ, ભીષ્મ પિતામાં એ ધર્મતત્વને જાણનારા હતા. અને એ જ્યારે મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયા પછી બાણશૈયા ઉપર કુરુક્ષેત્રને વિશે સુતા છે, પણ એમની સ્થિતિ એટલી ઊંચી છે કે એમણે પોતાના શરીરની અંદર આટલા બધા દુઃખ છે, કષ્ટ છે, માણસ રડતો હોય ને, એક સહેજ કોરોના આવી જાય ને ગળું રૂંધાઈ જાય, હે ભગવાન બચાવજો બચાવજો. ભીષ્મ પિતામહની આંખમાંથી આંસુડું નથી પડ્યું. કેમ? તો કે જે દુઃખ છે એ શરીરને છે. આમાં એમણે એક બહુ સરસ કારણ કહ્યું કે ધ્યાનમ પ્રાપ્ત અચ્યુતેન, અચ્યુત એવા જે ભગવાન છે એમની સાથે એમણે ધ્યાન પ્રાપ્ત કરી લીધું, એટલે કે પોતાના મનને પોતાના જીવને એમણે ભગવાનના સ્વરૂપમાં પરોવી દીધો. જ્યારે એમના જીવની વૃત્તિઓ છે એ ભગવાનના સ્વરૂપમાં પરોવાઈ ગઈ, એમનું સ્થૂળ શરીર છે એમના દુઃખની એમને વિસ્મૃતિ થઈ ગઈ, એટલે ભગવાનની સાથે એકાત્મતા પ્રાપ્ત કરવાથી, પ્રાપ્તમ એકાત્મમ અવ્યગ્રમ એટલે એમનું મન છે એ વ્યગ્રતાને પામતું નહોતું, વ્યથાને પામતું નહોતું, દુઃખને પામતું નહોતું. મહારાજે વચનામૃતમાં આ વાત કહી છે કે જ્યારે આપણે સ્થૂળ દેહ પ્રધાનપણે વર્તતા હોઈએ ત્યારે સ્થૂળ દેહના સુખ દુઃખ છે એનાથી જીવાત્મા સુખી અને દુઃખી થાય છે. સૂક્ષ્મ દેહ પ્રધાનપણે વર્તતા હોઈએ ત્યારે સૂક્ષ્મ દેહના સુખે અને દુઃખે કરીને જીવ છે એ સુખ અને દુઃખને પામે છે. એમના થકી ઉપર ઉઠવું હોય તો કરવું શું? તો કે જ્યારે સ્થૂળ દેહને વિશે સુખ અને દુઃખ વર્તતું હોય, દુઃખ વર્તતું હોય ત્યારે, જેમ કે આપણને શરદી થઈ ગઈ, તાવ આવી ગયો અને સૂઈ ગયા, કોરોના નહીં પણ ખાલી તાવ આવ્યો હોય, એમ ઊભા નથી થઈ શકતા, એ સમયે આપણા સ્થૂળ શરીરમાં આપણી વૃત્તિઓ ચોંટી હોય એટલે આપણું શરીર છે એ દુઃખી છે એટલે આપણે પણ દુઃખી થઈએ છીએ. એ વખતે સ્થૂળ શરીર પ્રધાનપણે નહીં રહેતા, જો સૂક્ષ્મ શરીર પ્રધાનપણે આપણી વૃત્તિઓ રહે તો સ્થૂળ શરીરનું દુઃખ છે ઓછું થઈ જાય. આ મહાપુરુષોના એક એક શબ્દો છે એમાંથી આપણને કેટલું બધું શીખવા મળે છે. મહારાજ આવું શીખવાડ્યું એટલે કેવી રીતે કરવું જોઈએ? તો જ્યારે આપણને તાવ આવે, શરદી ઉધરસ થઈ ગઈ હોય તો શરીરમાં આપણને દુઃખ છે, સ્થૂળ શરીર માંદું છે, એ વખતે મનને વિશે એવા વિચારો કરવા, મહારાજના અમુક સિદ્ધાંતોના અમુક આવા બધાય કંઈક, અને એ વિચાર એટલા બધા સ્ટ્રોંગ થઈ જાય. ઘણી વખત વિચારમાંથી વિચાર ને એમાંથી વિચાર થાય, ભગવત સંબંધી વિચાર હોય, કંઈ નહીં આપણે ખાલી બિઝનેસના વિચાર આવવા માંડે અને આપણે જમતા હોઈએ અને પછી પૂછે કે શાક કેવું થયું, તો કે ભાઈ ચાખી લો, અડધું ખાઈ ગયા તોય, કારણ કે ત્યારે આપણે સ્થૂળ શરીર પ્રધાનપણે નથી વર્તતા, ત્યારે આપણે સૂક્ષ્મ શરીર પ્રધાનપણે વર્તીએ છીએ. આપણું મન બીજે ક્યાંક છે અને આપણો જીવ એ મનને અનુવર્તીને વર્તે છે, એટલે ત્યાં ચિંતન ચાલે છે. અહીંયા શું ચાલે છે ને એટલી બધી ખબર નથી. એમ મંદવાડ હોય કે બીજું ત્રીજું હોય તો એ વખતે આપણે આપણા મનને એક્ટિવેટ કરીએ, એ તો નવરું જ છે, અને એમના પ્રધાનપણે આપણે વર્તવા માંડીએ એટલે સ્થૂળ શરીરનું જે દુઃખ છે ઓછું થઈ જાય. એના થકી નોખા પડી શકાય. ભીષ્મ પિતામહે એવી સ્થિતિ પ્રાપ્ત કરી હતી એટલે અવ્યગ્ર ચિત્ત થઈ અને એ સુતા છે. એમને યુધિષ્ઠિર મહારાજ, અજાત શત્રુ એવા યુધિષ્ઠિર મહારાજે પ્રશ્ન કર્યો છે. આમ તો ભગવાન શ્રી કૃષ્ણ મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું, પાંચેય પાંડવો એમને રાજ્ય પ્રાપ્ત થયું. યુધિષ્ઠિર મહારાજનું મન છે ખેદથી ભરાઈ ગયું કે આટલા લાખ લોકો મારા કારણે મરાઈ ગયા, આ બધાનું પાપ છે મને લાગશે. ભગવાનને આગળ જઈને રડ્યા છે. ભગવાને એમને સમજાવવાનો પ્રયાસ કર્યો છે પણ એમ છતાંય એમનું મન છે એ વ્યથાથી રહિત નથી થયું, ખેદવાળું રહ્યું. એટલે ભગવાનને એમ થયું કે મારું યુધિષ્ઠિરને એટલું બધું નહીં મનાય. ભગવાને પાંચે પાંડવો દ્રૌપદીને લઈ અને ભીષ્મ પિતામહની પાસે આવ્યા છે. ભીષ્મ પિતામહને કહ્યું કે તમારા પૌત્રાઓ એ હવે રાજ્ય સંભાળવાના છે, હસ્તિનાપુરની ગાદી પર બિરાજે છે. તમે સ્વર્ગવાસી થાવ એમના પહેલા તમારું જે જ્ઞાન છે, તમારે જે કંઈ ભલામણ કરવાની છે એ એમને કરો. શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું એટલે એમણે ઘણા બધા ઉપદેશ આપ્યા છે, મોક્ષ ધર્મ, શાંતિ પર્વ, બધી વાત કરી છે. એમાંથી એક વાત આ પણ કરી છે, અને એટલે કાર્તિક સ્વામી એવું કહે છે કે પૂર્વે યુધિષ્ઠિર મહારાજે ભીષ્મ પિતામહને આવો પ્રશ્ન પૂછ્યો હતો. કયો પ્રશ્ન પૂછ્યો? એ વખતે યુધિષ્ઠિર મહારાજે જે પ્રશ્ન પૂછ્યો, યુધિષ્ઠિર ઉવાચ ચતુર્સુતાત વર્ણેશુ ચતુર્સ્વાપ્યાશ્રમેશુ યહ ઇચ્છેત ચતુર્વર્ગ સિદ્ધિમ દેવતામ કામ યજેત સહ. ચારેય વર્ણના લોકો, ચારેય આશ્રમના લોકો ચતુર્વર્ગ સિદ્ધિ એટલે ધર્મ, અર્થ, કામ અને મોક્ષની સિદ્ધિને માટે કામ દેવતામ યજેત. કયા દેવતાનું એને પૂજન કરવું જોઈએ? મોક્ષ એટલે આત્યંતિક મોક્ષ, જેના થકી એમને નિર્વિઘ્ન ફળની પ્રાપ્તિ અલ્પકાળમાં થાય. તમે જે પ્રશ્ન કર્યો એ જ પ્રશ્ન, પણ એના કરતાં વિશેષ એટલું, કથમ ચાપ્યલ અપ્ય અલ્પ સુકૃતિ, કે જેમણે થોડાક જ સુકૃત કર્યા છે એવા જીવ પણ મહતિમ પદવીમ ઈયાત, મોટી પદવીને પામી જાય. થોડુંક ધર્મ સંબંધી કાર્ય કરે, થોડીક ભગવાનની ભક્તિ કરે અને એને મોટી પદવી પ્રાપ્ત થાય એવા કયા ભગવાન? સંશયમ મે સિંધી, મારા સંશયનું નિવારણ કરો. હે પિતામહ, તમે સર્વજ્ઞ છો અને તમે મારો સંશય છે નિવારણ કરી શકશો. સ્કંદ ઉવાચ. હવે ભીષ્મ પિતામહ ઉત્તર આપે એના પહેલા કાર્તિક સ્વામી છે એ કહે છે, સાવરણી ઋષિ, આવી રીતે ધર્માત્મા એવા યુધિષ્ઠિર મહારાજે જ્યારે શાંતનુ પુત્ર ભીષ્મ પિતામહને પ્રશ્ન પૂછ્યો ત્યારે ભીષ્મ પિતામહ છે એમણે કયા દેવતાનું પૂજન કરવું કે જેનાથી ચતુર્વર્ગની પ્રાપ્તિ થાય, ધર્મ અર્થ કામ અને મોક્ષ, આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ થાય. એટલે ભીષ્મ પિતામહે બાજુમાં ઉભેલા શ્રીકૃષ્ણ ભગવાનની સામે જોયું કે બાજુમાં જ ઉભા છે ને, ભલામણે તું મને પૂછે છે? ખિસ્સામાં ચિંતામણી છે ને, રોટલાનું કેમ થશે એવો પ્રશ્ન પૂછાય ભાઈ? આવું એમને મનમાં એમ થયું કે આ યુધિષ્ઠિરને, અને શ્રીકૃષ્ણ ભગવાન તો બધું જાણે છે, ભીષ્મ પિતામહ એમના ભક્ત છે એટલે એ પણ જાણે છે. આગળ શ્લોકમાં સ્કંદ એટલે કે કાર્તિક સ્વામીએ એવું કહ્યું, એવમ ધર્માત્મના તેન પૃષ્ઠ શાંત નવો પુને કિંચિત જહાસ વિક્ષેવ શ્રીકૃષ્ણ મુખ પંકજમ. શ્રીકૃષ્ણ ભગવાનના મુખ કમળના દર્શન કરી અને ભીષ્મ પિતામહ છે ને એને મંદ હાસ્ય કર્યું, કિંચિત જહાસ, સ્માઈલ આપ્યું. અને એ આ અર્થમાં, અને શ્રીકૃષ્ણ ભગવાને પણ સમજી ગયા, કામ દેવતામ યજેત, કયા દેવતાનું પૂજન કરવું? તો શ્રીકૃષ્ણ ભગવાનની સામે જ્યારે જોયું કે આ પરમાત્મા દેવોના પણ દેવ એ સામે ઊભા છે, એટલે શ્રીકૃષ્ણ ભગવાને દ્રષ્ટિ વડે એમ કહ્યું, આમ કંઈક કર્યું હશે. શ્લોકમાં એવું લખ્યું છે, હો ભાઈ કહી દો તમે, તમારે અમારું કીધું નહીં મનાય એને, પણ તમે કહી દો એમ. દૃશા સંપ્રેરિત સ્તેન, દ્રષ્ટિથી, દૃશા એટલે દ્રષ્ટિથી, સંપ્રેરિત ભીષ્મ પિતામહને પ્રેરણા કરી ભગવાન શ્રીકૃષ્ણ નારાયણે, અને ત્યાર પછી નરનારાયણોદિતમ, નરનારાયણ ભગવાને પૂર્વે જે વાસુદેવ ભગવાનનું મહાત્મય કહ્યું એ વાસુદેવ ભગવાનનું મહાત્મય પિતાના મુખ થકી એટલે કે શાંતનુના મુખ થકી ભીષ્મ પિતામહે જે સાંભળેલું છે એ ભીષ્મ પિતામહે અહીંયા યુધિષ્ઠિર મહારાજને કહ્યું. યુધિષ્ઠિર મહારાજ ગયા પછી આ વાસુદેવ મહાત્મય ગ્રંથ એટલે ભગવાનના મહિમાની વાત, એની વાત ચોતરફ ફેલાઈ ગઈ. નારદ મહર્ષિને એમ થયું કે આવી સરસ કથા થઈ ગઈ, ભગવાનનો મહિમાની કથા થઈ ગઈ, અને ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને સંભળાવી છે. એટલે નારદ મુનિ છે ફરીવાર ભીષ્મ પિતામહની પાસે આવ્યા, એમણે કહ્યું કે જે કથા તમે યુધિષ્ઠિરને વાસુદેવ મહાત્મ્યની સંભળાવી એ કથા મને સંભળાવો. અને ભીષ્મ પિતામહે ફરીવાર વાસુદેવ મહાત્મ્ય નારદ મુનિને કહ્યું, અને નારદ મુનિ છે એ ત્યાંથી કુરુક્ષેત્રમાંથી કૈલાસમાં ગયા, અને મારા પિતા એટલે કાર્તિક સ્વામી કહે છે કે મારા પિતા એવા શંકર ભગવાનને એ કથા એમણે સંભળાવી, શંકર ભગવાને જે કથા સાંભળી એમની પાસેથી મેં સાંભળી, અને હવે એ કથા હું તમને કહું છું. કેટલું મોટું ચક્કર ફરી ગયું, કયો બહુ લાંબુ આવેલું. આ શ્લોકમાં એમ કીધું છે, હો યસ બાપુ હમણાં વાસુદેવ મહાત્મ્યનો પાઠ કરે છે, પ્રૂફ રીડિંગ જોવે છે એટલે તો ડિટેલમાં જોવું પડે. પણ આપણે બધા એવા છીએ ને કે જો આપણને સીધે સીધું કહી દેવામાં આવે તો આપણને મનાય, જેમ યુધિષ્ઠિર મહારાજને મનાણું. એટલા માટે આટલી સાયકલ, અને આટલી સાયકલ ફરી જાય એટલે આપણને એમ થઈ જાય કે વાંધો નથી, કે આટલી બધી સાયકલ ફરી છે એટલે કંઈક હશે આમાં. હલો, તમે એમ પૂછો કે આનો અર્થ શું, અમે સીધે સીધો કહી દઈએ તો હજી એટલો બધો મનાય નહીં, પણ અમે ફેરવી ફેરવીને એટલો બધો અઘરો કરીને કહીને એટલે તમને એમ થાય કે વાહ બહુ ઊંચું છે. હવે ઘૂંટાય ત્યાં થોડું અર્ક થાય, અને થોડીક અઘરી ભાષામાં કહીએ ને તમને સમજાય ને એવી ભાષામાં કહીએ એટલે કે ના બરાબર હવે સાચું, કારણ કે સમજાય નહીં એવી ભાષામાં કહો ને તો જ લોકો માને છે, નહીતર તો લોકો માનતા પણ નથી. એટલે સાયકલ ફેરવવી પડે છે, બધા જાણે છે. આજુ કાર્તિક સ્વામી કહે છે, તત્તે અહમ સંપ્રવક્ષ્યામિ, એ જે મેં શંકર ભગવાન પાસેથી સાંભળ્યું છે, મારા પિતા પાસેથી સાંભળ્યું છે, એ હું તમને કહું છું. અને પાછું એ કેવું છે કે અમે ખાલી સાંભળ્યું એટલા લોકોએ નિર્ણય કર્યો એવું નથી. મહાસદસી નિર્ણીતમ મુનિવર્યાપ સંશયમ, મોટા મોટા મુનિજનો છે એમણે પણ એ સાંભળ્યું છે અને એમણે એવો નિર્ણય કર્યો છે કે આ વાસુદેવ મહાત્મ્ય છે, એ બરાબર છે, રાઈટ છે, રાઈટ છે, રાઈટ છે. મોટા મોટા એ નિર્ણય કર્યો છે એ પણ હું તમને સાથે કહેતો જાઉં છું. હવે જવાબ આપે છે બીજા અધ્યાયનો 11મો શ્લોક. વાસુદેવ પરમ બ્રહ્મ શ્રી કૃષ્ણ પુરુષોત્તમ, એવા દેવતા કયા? તો ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને કહ્યું કે એવા દેવતા વાસુદેવ શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ પુરુષોત્તમ, દેવો અકામે સકામેશ્ચ પૂજ્યો મુક્તે નરેરપી. મનુષ્યોએ, મુક્તોએ, સકામ નિષ્કામ બધાએ, સકામ ભક્ત હોય તોય ભલે અને નિષ્કામ ભક્ત હોય તોય ભલે, એ બધાએ પૂજવા યોગ્ય, સેવવા યોગ્ય, આરાધન કરવા યોગ્ય એવા જો કોઈ દેવ હોય તો એ વાસુદેવ શ્રી કૃષ્ણ પુરુષોત્તમ દેવાધિદેવ એ એક જ છે. અહીંયા સમજવા જેવું છે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા, એમાં ખાસ કરીને ઋષિકેશની શિબિરની અંદર એક વનસભા હતી અને વનસભાને વિશે સ્વામીએ એવું કહ્યું હતું કે ધર્મદેવ અને ભક્તિ માતા થકી જે સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા એ કોણ? એ આદિ નારાયણ પોતે, એ આ એ. શાસ્ત્રોની અંદર જેમને શ્રી કૃષ્ણ નારાયણ કહ્યા છે, વાસુદેવ નારાયણ કહ્યા છે, એ વાસુદેવ નારાયણ શ્રી કૃષ્ણ નારાયણ એટલે આદિ નારાયણ, નારાયણ તત્વ જે કહેવાય છે. સ્વામી એટલે સુધી સરસ બહુ વિવરણ કર્યું છે ઉપનિષદોની અંદર, નારાયણ તત્વ જે કહ્યું છે એ નારાયણ તત્વ જેના થકી આ તમામ અવતારો આ પૃથ્વી ઉપર થાય છે, એ નારાયણ તત્વ જેના થકી આ સૃષ્ટિ 14 લોકનું બ્રહ્માંડ, એનાથી ઉપરી એમના ઈશ્વરી તત્વો વિરાટ નારાયણ પ્રધાન પુરુષ પ્રકૃતિ પુરુષ, આ તમામ જેમના સંકલ્પથી અનંત કોટી બ્રહ્માંડોનું સર્જન થાય છે અને જે દરેકને અંદર વ્યાપીને રહ્યા છે, એવા નારાયણ, એ આદિ નારાયણ છે ને, એ આ આપણને મળ્યા એ સ્વામિનારાયણ. અહીંયા પણ ભીષ્મ પિતામહ એવું કહે છે કે શ્રી કૃષ્ણ એટલે આ જે શ્રી કૃષ્ણ છે એ તો છે જ, પણ માત્ર આમની અંદર સીમિત નહીં કરી દેતા, નહીતર તો આ ભગવાન જ્યારે ધામમાં ચાલ્યા જશે પછી આ જે શ્રી કૃષ્ણ સામે ઊભા છે એ શ્રી કૃષ્ણ, અને ગોલોક ધામને વિશે જે બિરાજમાન છે શ્રી કૃષ્ણ નારાયણ, એ શ્રી કૃષ્ણ નારાયણ બંને એક છે, એ આ એ વાસુદેવ છે. આ શ્રી કૃષ્ણ ભગવાન છે, અવતાર સ્વરૂપ છે, અને એ અવતાર સ્વરૂપને ધારણ કરનારા અવતારી જે નારાયણ છે એ વાસુદેવ નારાયણ છે, એ શ્રી કૃષ્ણ નારાયણ છે, એ આદિ નારાયણ છે, એ સ્વામી નારાયણ છે. હરિ તારા નામ છે હજાર કયા નામે, આપણે તો બહુ આ લગનગાળો ગયો ને એટલે કંકોત્રીમાં જ રહી ગયા હું. પણ એવું શા માટે કહેવાનું કે હરિ તારા નામ છે હજાર? રામાનુજાચાર્ય બહુ સરસ અર્થ કર્યો છે આમનો, આપણો જે સંપ્રદાય છે એ વિશિષ્ટાદ્વૈત મતને અનુસરે છે. વિશિષ્ટાદ્વૈત મત એટલે શું? તો કે આપણો જે આત્મા છે એમના અંતર્યામી એવા પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ એ આપણા આત્માના પણ આત્મા છે, એ અંતિમ તત્વ છે, એ સર્વવ્યાપી તત્વ છે, એ અણુએ અણુની અંદર રહેલા છે. એટલે આજે આપણે એમ કહીએ કે જીવરાજભાઈ, તો એ જીવરાજભાઈથી આપણને એક જીવરાજભાઈના શરીરનું જ્ઞાન થાય છે. પણ રામાનુજાચાર્ય એવું કહે છે કે નહીં, આ સૃષ્ટિની અંદર જેટલા શબ્દ માત્ર છે એ તમામ શબ્દ એ નારાયણને કહેનારા છે. સર્વે શબ્દાઃ નારાયણ પર્યંતાઃ. આપણે બહુ સ્થૂળ દ્રષ્ટિવાળા છીએ એટલે આપણે એક ભૌતિક વસ્તુ પદાર્થમાં એમનો સમાવેશ કરી અને તૃપ્તિ અનુભવી લઈએ છીએ. પણ સૂક્ષ્મ દ્રષ્ટિવાળા એ આચાર્યો હતા, એમણે એ જોયું કે એમની અંદર, જીવરાજભાઈની અંદર પણ એક આત્મા છે. એ આત્માને એ જીવરાજભાઈ નામથી આત્માને ઇન્ડિકેટ કરીએ છીએ, કરીએ છીએ કે નહીં? એમ નહીં, હજી એના કરતાંય આગળ. એના કરતાં આગળ શું? તો કે એ જીવરાજભાઈના આત્માને વિશે જેમનું બળ છે એ કોણ? તો એ પરમાત્મા છે, એ નારાયણ છે, પુરુષોત્તમ નારાયણ છે. મહારાજે વચનામૃત મધ્ય પ્રકરણના 31મા વચનામૃતમાં આ વાત કરી છે. જ્યારે આ સૃષ્ટિ રચવાનો આરંભ થયો એ વખતે વિરાટ નારાયણ, જેમનું વિરાટ શરીર છે, એ આ બ્રહ્માંડ છે, એમની રચના થઈ. એટલે કે બ્રહ્માંડની રચના થઈ ગઈ. વિરાટ નારાયણનું સૂક્ષ્મ શરીર છે એ પણ તૈયાર થઈ ગયું, એટલે મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ બધું તૈયાર થઈ ગયું. એમની અંદર જીવે પ્રવેશ પણ કર્યો, પણ એમ છતાંય એ જીવાત્માના આધારે વિરાટ છે બેઠા ન થયા, એટલે સજીવ ન થયા. નિશ્ચેતન જેમ પડ્યા હતા એમ જ પડ્યા રહ્યા, એક્ટિવેટ ન થયા. તો ક્યારે એક્ટિવેટ થયા? વિરાટ નારાયણે પ્રવેશ કર્યો ત્યારે. એ પ્રવેશનો અર્થ એમ નથી, કારણ કે પ્રવેશ ત્યારે થાય કે ત્યાં ન હોય અને પછી આવે એને પ્રવેશ કહેવાય. અત્યારે તમે ઘેરે નથી ને અહીંયાથી જશો એટલે ઘરમાં તમારો પ્રવેશ થશે. તો વાસુદેવ નારાયણે જ્યારે વિરાટના આત્માને વિશે પ્રવેશ કર્યો, એ વાસુદેવ નારાયણ એટલે આદિ નારાયણ, એમણે જ્યારે વિરાટ નારાયણના આત્માને વિશે પ્રવેશ કર્યો ત્યારે એ વિરાટ નારાયણ છે એ સમર્થ થયા, ઊભા થયા, અને આ બ્રહ્માંડ છે એ ચેતનવંતુ થયું. ત્યાં સુધી આત્માને વિશે પણ ચેતના હતી, એ ચેતના નિશ્ચેતન થઈને પડી હતી. આનો અર્થ આવો જ થાય ને? વિરાટ નારાયણનો આત્મા હતો જ, પણ જ્યાં સુધી પરમાત્મા વાસુદેવ નારાયણ એના વિશે પ્રવેશ ન કર્યો ત્યાં સુધી એને સામર્થ્ય મળ્યું નહીં. બીજા વચનામૃતમાં મહારાજ પ્રથમ પ્રકરણના 65મા વચનામૃતમાં કહે છે કે ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ અને ક્રિયાશક્તિ આ ત્રણેયને ભગવાન પ્રેરે છે. એ પછી જીવાત્મા હોય તોય ભલે અને વિરાટ હોય તોય ભલે, તમામને ભગવાન પ્રેરે છે. એટલે પ્રવેશનો અર્થ એવો કે ભગવાન તો હતા જ, કારણ કે અણુ અણુમાં વ્યાપીને રહ્યા છે. તો વિરાટના શરીરમાં ન હોય એવું ન બને, વિરાટના આત્મામાં ન હોય એવું ન બને, પણ ભગવાને સંકલ્પ નહોતો કર્યો. ભગવાને જેવો સંકલ્પ કર્યો કે વિરાટ નારાયણ ઊભા થાય, એટલે સંકલ્પ રૂપી પ્રવેશ છે ત્યાં. અને એ જે સંકલ્પ રૂપી પ્રવેશ છે એ વાસુદેવ નારાયણ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ એમનો પ્રવેશ છે. એ પુરુષોત્તમ નારાયણ છે એ ઉપાસના કરવા યોગ્ય છે. એવા એક દેવનું ભજન કરો એટલે બધાના ભજન થઈ ગયા. એમનું ધામ છે એ નિત્ય ધામ છે. આગળ બહુ વિશ્લેષણ વિવરણ આવશે. એ પુરુષોત્તમ નારાયણ એમનો ક્યારેય નાશ નથી થતો, એ સનાતન છે. એમની કરેલી ભક્તિ એ પણ સનાતન છે. બાકી બધાની કરેલી ભક્તિ છે ને એ ફળ આપીને નાશ પામી જાય છે. એટલે આગળ કહે છે, દ્વિજાતિ નામ ચાશ્રમાણામ સ્ત્રી શુદ્રાદેશ સર્વથા સ્વસ્વ ધર્મે એષ એવ તોષણીયોસ્તિ ભક્તિતઃ. આ જે વાસુદેવ નારાયણ આદિ નારાયણ પુરુષોત્તમ નારાયણ છે એ અત્યારે અવતાર ધરીને હે યુધિષ્ઠિર તારી સામે ઊભા છે, બાજુમાં ઊભા છે, અને આપણા માટે અહીંયા સિંહાસનમાં બિરાજમાન છે, આપણા હૃદય કમળને વિશે, આપણો આત્મા છે એમને વિશે બિરાજમાન છે, અને એ ભગવાન છે એ સ્વસ્વ ધર્મે હિ, પોતપોતાના ધર્મથી કેવી રીતે પ્રાપ્તિ થાય છે એમને, ભક્તિત ધર્મે સહિત ભક્તિ કરવાથી એ ભગવાન છે પ્રસન્ન થાય છે, તોષણીય. દરેક મનુષ્ય પોતપોતાના ધર્મમાં રહી અને જો ભગવાનની ભક્તિ કરે તો એ ભગવાન પ્રસન્ન થાય છે અને એમને મોક્ષ આપે છે. મહારાજે શિક્ષાપત્રની અંદર બે વખત આ વાત કરી છે. એક વખત નિષેધ આજ્ઞાઓમાં કે અમારા આશ્રિત હોય એમણે ક્યારેય ધર્મ રહિતની ભક્તિ કરવી, અને બીજી વખત પોઝિટિવ આજ્ઞામાં કે ધર્મેણ સહિતા ભક્તિ કાર્યા તદ્રહ, એ અમારું રહસ્ય છે, ધર્મે સહિત ભગવાનની ભક્તિ કરવી. ભગવાન સ્વામિનારાયણે જે કરવું તું એક આ વાસુદેવ મહાત્મ્યની અંદર મહારાજના જે રહસ્યો મળે છે. પૂર્વે આચાર્યોએ ભક્તિનું પ્રવર્તન કર્યું છે, મહારાજે વચનામૃતમાં કહ્યું છે, પણ એ ભક્તિમાં ધર્મનું અનુસંધાન નથી રહ્યું ત્યારે એ ભક્તિ છે એ ભગવાનને પ્રાપ્ત કરાવનારું સાધન હોવા છતાં પણ એમની અંદર ભ્રષ્ટતા આવી ગઈ છે. 7 વર્ષ સુધી ભગવાને પરિભ્રમણ કર્યું, યાત્રાઓ કરી, મોટા મોટા મઠ મંદિરોને વિશે ભગવાન ગયા, તમામ ધર્મો તમામ સંપ્રદાયો નજરે જોયા. પુરુષોત્તમ નારાયણને તો જવાની પણ જરૂર નહોતી, તો આપણને કહેવા માટે ગયા. અને પછી મહારાજે આ સિદ્ધાંત આપ્યો કે ધર્મ રહિતની ભક્તિ ક્યારેય ન કરવી. ધર્મ છે એ પાત્રતા આપે છે, અને પાત્રતાની અંદર ભક્તિ રહે છે પછી એવી ભક્તિ છે એ ભગવાનને રાજી કરનારી થાય છે. ધર્મ વિનાની ભક્તિ તો રાગને પોષવા માટે હોય છે. અને ધર્મ સહિતની ભક્તિ જે છે એ ભગવાનને પ્રસન્ન કરવા માટે થાય છે. આવી રીતે જો જીવાત્માઓ ભગવાનની ભક્તિ કરે અને એ ભગવાનની ભક્તિ કરે તો તસ્માત કર્મા ખિલમ અપી દેવમ પિત્રમ ચ સર્વદા તત્પ્રીત્યા એવ કર્તવ્યમ વેદોક્તમ ચ યથોચિતમ. ભક્તિ કરવી એની સાથે સાથે તમામ કર્મ કરવા, દેવ કર્મ હોય પિતૃકર્મ હોય, આપણે શ્રાદ્ધાદિક કરીએ છીએ ને એમાં પણ એ જ ભાવના રાખવાની. કેમ, હમણાં રામાનુજાચાર્યે સરસ અર્થ કર્યો, સર્વે શબ્દાહા પરમાત્મ પર્યંતા, આ વાક્ય યાદ રાખવા જેવું છે. એમ પિતૃને જ્યારે આપણે પિંડદાન કરીએ છીએ ત્યારે એવો ભાવ કરવાનો કે પિતૃના અંતર્યામી એવા પરમાત્મા એમને હું આ અર્પણ કરું છું. મહાપૂજા કરીએ ને, સંતો મહાપૂજા ઘણી વખત કરાવે, આપણા ઘેરે ક્યારેક કરાવીએ છીએ, એમાં આવે ઓમ સૂર્યમંડળાંતરવર્તીને પરમાત્માને શ્રી સ્વામિનારાયણાય નમઃ. સૂર્યનારાયણ ભગવાન છે એમના અંતર્યામી એવા પરમાત્મા સ્વામિનારાયણ ભગવાન એમને હું નમસ્કાર કરું છું. એટલે સંતો ભક્તો છે ને એ આપણે પરસ્પર જ્યારે નમસ્કાર કરીએ છીએ ત્યારે આપણા અંતર્યામી એવા પરમાત્માને નમસ્કાર કરીએ છીએ. તમે અમને પગે લાગો, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એમ કહેતા, તો સહેજે સંતો અમારું મસ્તક છે એ ઝૂકી જવું જોઈએ. તમે અમને પગે લાગો એટલા માટે અમારે મસ્તક ઝુકાવવું જોઈએ કે તમારી અંદર રહેલા પરમાત્મા આશ્રમની રીતે, ભલે તમારું શરીર એ આશ્રમમાં છે પણ પરમાત્મા તો અવર્ણ અને આશ્રમથી પર છે, એમને નમસ્કાર કરવા. અને એમના માટે જે પણ કર્મ થાય, પછી એ ભક્તિરૂપી કર્મ હોય તોય ભલે, અને વ્યવહાર સંબંધી કર્મ હોય તોય ભલે, અને વર્ણરૂપી કર્મ હોય તોય ભલે, અને આશ્રમોચિત કર્મ હોય તોય ભલે, એ તમામ કર્મ એ પરમાત્માને અનુલક્ષીને થાય તો એ તમામ કર્મ છે વેદોક્ત ફળને આપનારા છે. વેદમાં જે ફળ કહ્યું છે એટલે પરાત્પર પુરુષોત્તમ નારાયણ, વેદમાં જ ઉપાસના કીધી છે, ઉપનિષદોમાં નારાયણ તત્વની ઉપાસના કીધી છે, એ એમને ફળ પ્રાપ્ત થાય, અક્ષય ફળ પ્રાપ્ત થાય. અને આવું લાંબા સમય સુધી કરે તો આ ફળ છે એ એટલું શ્રેષ્ઠ ફળ થાય કે એમનો ક્યારેય નાશ ન થાય અને એમનું આત્યંતિક કલ્યાણ થાય. ફલ વૈગુણ્ય કૃતમ તત આશુ શુભદેશાદિ વિયોગતઃ, કે જો પરમાત્માના સંબંધથી રહિત, હવે આનો થોડુંક આમ રિવર્સ અર્થમાં કહે છે, પરમાત્માના સંબંધે સહિત કોઈ પણ કર્મ કરવામાં આવે, ભક્તિ કરવામાં આવે તો અનંત ગણું ફળ મળે છે, કારણ કે એમાં પરમાત્મા ભળ્યા ને. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે જીવ કરી કરીને કરે કેટલું, પણ જો એમાં પરમાત્માની કૃપા ભળે ને પરમાત્મા ભળે ને પરમાત્માનો સંબંધ થાય તો પરમાત્માની કૃપાથી અનંત ગણું થઈ જાય. દ્રૌપદીજીને ત્યાંથી એક તાંદુલ ભગવાન, એક ચોખાનો દાણો જમે ભગવાન અને આખું બ્રહ્માંડ ધરાઈ જાય, અનંત ગણું થાય. દ્રૌપદીજી એક આમ સાડીનો કટકો બાંધી આપે અને એક એક તાતણાની એક એક સાડી ભગવાન પૂરી કરે, 999 તાતણાની 999 સાડીઓ પૂરી, અનંત ગણું થાય. ભગવાનનો એવો સંબંધ છે, એમનું ફળ એવું છે કે અનંત ગણું પ્રાપ્ત થાય. પણ ભગવાનના સંબંધે રહિત કોઈ પણ શુભ ક્રિયા કરવામાં આવે, પછી એ ભક્તિ હોય તોય ભલે, એવું લખ્યું છે આની અંદર, એમાં ભગવાનનો સંબંધ ન થયો હોય અને ભક્તિ કરીએ તો એ ભક્તિ પણ કલ્યાણકારી નથી થતી. હલો, એટલા માટે ભગવાન સ્વામિનારાયણને આ પ્રિય હશે. મહારાજે આ વાત વચનામૃતમાં કરી છે કે ભગવાનના ભક્તને પણ ભક્તિમાંથી માન મળે છે ને, એટલે ભક્તિ કરવી ગમે છે. મધ્ય પ્રકરણનું 41મું વચનામૃત, 40મું કે 41મું વચનામૃત. જો ભક્તિ કરતા થકા માન ન મળે ને તો ભગવાનના ભક્તને ભક્તિ કરવી એટલી સારી લાગતી નથી. ગોપાળાનંદ સ્વામીની વાતોમાં થોડા દિવસ પહેલા સાંજે અહીંયા વાત વંચાઈ છે, બહુ સરસ વાત આવી હતી. સ્વામી કહે કે ભગવાનને પ્રાપ્ત કરવા માટે આપણે જે જે સાધન કરીએ છીએ, સાધના કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, એ ત્રણ રીતે થાય છે. એક, આપણા અહંકારને પોષવા માટે, એટલે મહારાજે માનને પોષવા માટે સ્વામીએ અહંકાર શબ્દ વાપર્યો. કેવળ અહંકારને પોષવા માટે આપણને એમ થાય કે હું ભક્તિ કરું એટલે બે જણા એમ કહે કે બહુ મોટા ભગત છો, બસ આપણું કામ પૂરું. બે જણા વખાણે એમના માટે આપણે ભક્તિ કરીએ, આપણો અહમ પોષાય. બીજું, થોડુંક બજા વખાણે એ ગમે અને એટલા માટે થતી હોય, અને સાથે સાથે સંતો ભક્તો રાજી થાય એના માટે પણ થતી હોય, મિશ્રિત ભાવ, તો એ મધ્યમ કહેવાય. અને ઉત્તમ ભાવ એ કે વખાણ માટે નહીં, અહંકારને પોષવા માટે નહીં, પણ કેવળ ભગવાન સંતો અને ભક્તો રાજી થાય એટલા જ માટે ભક્તિ કરવી, સાધના કરવી કે સાધન કરવા, તો એ શ્રેષ્ઠ છે. શું કામ? પેલી કનિષ્ઠ એટલા માટે કે ભક્તિ જે આપણે કરીએ છીએ એમાં આપણી જેવી ભાવના છે, આપણી જેવી ઈચ્છા છે, આપણો જેવો સંકલ્પ છે, એ પ્રમાણે ફળ આપનારી થવાની છે. જ્યારે ભક્તિ કરીએ છીએ ત્યારે આપણને અંદરથી એવા સ્પંદનો ઉઠે છે, અંદરથી એવી ફિલિંગ આવે છે કે બે જણા કે ઓલા ફલાણા ભગત જોવે તો સારું, અને ફલાણા ભગતને ગમે તો સારું, તો એ જે ભક્તિ કરીએ છીએ ભગવાન છે એ સાક્ષી ભાવે જોવે છે કે આનો સંકલ્પ આવે છે, તો સંકલ્પ પ્રમાણે ભગવાન ફળ આપી દે. હલો, ભગવાને ખોટા નથી, અને ભગવાને તો એ જ ફળ આપવું જોઈએ જે આપણે સંકલ્પ કર્યો છે. એટલે આપણી અંદર જે ચાલે છે, ભલે પછી આપણે બોલીએ છીએ કે અમે થાળ ધરાવી દીધા, હલો, થાળ ધરાવતી વખતે પણ આપણે ક્યારેક ભગવાનનો સંબંધ નથી હોતો, ક્યારેક આરતી કરતી વખતે પણ આપણને ભગવાનનો સંબંધ નથી હોતો, ચોંકવા જેવી વાત છે, જાગવા જેવી વાત છે. કરીએ છીએ આરતી, પણ અંદરથી જે ફિલિંગ આવવી જોઈએ. સંબંધ કોને કહેવાય? ક્રિયા કરવાથી સંબંધ નથી થઈ જતો, વિચાર કરવાથી પણ સંબંધ નથી થઈ જતો. ઘણી વખત આપણે વિચાર કરીએ તો વિચાર પણ મિકેનિકલી કરીએ છીએ. વિચારો ચાલતા હોય, માનસી પૂજા આપણે કરીએ છીએ, આપણે રૂટીન થઈ ગયું છે, એટલે મહારાજને બોલાવીએ, મહારાજ આવે, મહારાજને જમાડી દઈએ, મહારાજ વૈયા જાય, ફિલિંગ ન આવે. રૂવાડા જે ઊભા થવા જોઈએ એ ન આવે. એટલે મહારાજે એમ કહ્યું કે માનસી પૂજા કરો કે પ્રત્યક્ષ પૂજા કરો, ગદગદ કંઠ થઈને રોમાંચિત ગાત્ર થાય અને એવી રીતે પ્રત્યક્ષ પૂજા થાય તો એ શ્રેષ્ઠ છે, અને માનસી પૂજા થાય તો એ શ્રેષ્ઠ છે. શું કામ? તો કે એમાં હૃદય ભળ્યું, ભાવના આવી, ફિલિંગ આવી. ફિલિંગ આવે એટલે રૂવાડા બેઠા થાય. જ્યાં સુધી રૂવાડા બેઠા નથી થતા ત્યાં સુધી ફિલિંગ નથી આવી. ફિલિંગ નથી આવી એટલે એનો અર્થ એમ છે કે માત્ર મન એ મિકેનિકલ એક્સરસાઇઝ કરે છે. શરીર છે એ માત્ર જોડાયેલું છે, પણ જીવ જોડાયેલો નથી. જીવ જોડાયેલો નથી, ફિલિંગ આવતી નથી, એટલે ભગવાનનો સંબંધ થતો. હલો, ભગવાનનો સંબંધ નથી થયો. ભગવાનની જ ક્રિયા છે, ભગવાનની જ ભક્તિ છે, પણ એમ છતાંય ભગવાનના સંબંધથી રહિત છે, તો એ પણ માત્ર સ્થૂળ ફળ આપનારી બને, અક્ષય ફળ આપનારી બનતી નથી. આવી ક્વોલિટી ભક્તિ કરવા માટે આ વાસુદેવ મહાત્મા કહે છે. પાંચ પંદર મિનિટ વીસ મિનિટ પૂજામાં બેસવાનું જ છે, આરતીથી લઈ અને દંડવટ સુધી ઊભા જ રહેવાનું છે, કથામાં અડધો કલાક પોણો કલાક કલાક બેસવાનું જ છે, સવાર સાંજ માનસી પૂજામાં પાંચ મિનિટ બેસવાનું જ છે. તો પછી પાંચ મિનિટ એવી ક્વોલિટી વિતાવીએ. મહારાજે વચનામૃતમાં એવું કહ્યું છે, મધ્ય પ્રકરણનું 62મું વચનામૃત, કે ગૃહસ્થ ભક્તો છે એમને આખા દિવસમાં અનંત વિટંબણાઓ વળગી છે, જાણે અજાણે કરવા જેવું ન કરવા જેવું ઘણું બધું પાપ અને પુણ્ય થઈ જતું હોય, તો એના થકી મુક્તિ કેમ થાય એવો અયોધ્યા પ્રસાદજી મહારાજે પ્રશ્ન પૂછ્યો. મહારાજે જવાબ આપ્યો, ઇન્દ્રિયો, અંતઃકરણ અને જીવ આ ત્રણેય જો એક થાય અને એ ભગવાનનું સ્તુતિ કરે કે પૂજન કરે કે ભજન કરે, જે પણ કરે, એ એક ઘડી કે અડધી ઘડી જો આવી રીતે ક્વોલિટી ભજન કરે તો દિવસ આખાની અંદર જે પણ પાપ થયું છે બધું જ બળીને ભસ્મ થઈ જાય. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે નર્મદાના કાંઠે સંકલ્પ કર્યો કે મારે શરીરમાં જેટલા રૂવાડા છે એટલું ભજન કરવું, એટલા મંત્રનો જાપ કરવો. સવારમાં 4 વાગ્યાથી લઈને 10-11 વાગ્યા સુધી ગુરુદેવ બેસે, 108 જ માળા ફરે. આપણે બેસી ગયા હોય ને તો 500-600 ફેરવી નાખ્યો. 108 જ માળા ફરે, પણ સ્વામી શીખવાડતા એ રીતે ફેરવતા, ક્વોલિટી માળા ફેરવતા. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી એટલે કોણ, નારાયણ એટલે કોણ, અને એને મારે શું સંબંધ, એ મારી સામે છે. આવો બધો ભાવ દરેક એક એક મંત્રે થતો જાય. ઇન્દ્રિયો, અંતઃકરણ અને જીવ, અને દરેક મંત્રે ફિલિંગ આવે, અને એ મંત્રની ફિલિંગ છે ને એનાથી જે ભજન થાય છે એના થકી જીવાત્માની અંદર સંસ્કાર પડે અને બધા જ પાપ છે ધોઈ નાખે. આવી રીતે આગળ આમાં જ આવ્યું વાસુદેવ મહાત્માની અંદર કે પૂર્વે મોટા લોકોએ લાંબા સમય સુધી એકાંતિક ધર્મનું અનુષ્ઠાન કર્યું ત્યારે એમને એકાંતિક ધર્મ પ્રાપ્ત થયો. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે 10 વર્ષ સુધી સતત આ કર્યું, લાંબા સમય સુધી કર્યું, અને આવી ક્વોલિટી વાળું કરવું તો એ સિદ્ધિ આપનારું થાય છે, ભગવાનના સંબંધ વાળું થાય છે, અને અક્ષય ફળ આપનારું થાય છે. આપણે તો માત્ર પૂજા કરી લીધી, ટીલા ટપકા કરી લીધા, અમે પૂછીએ પૂજા કરો છો? હા. એટલે તમે હા પાડી દો એટલે અમને એમ થઈ જાય હાલો ભગત. પૂછીએ વચનામૃત વાંચ્યું તો કે હા, એટલે અમે એમ માની લઈએ, બહુ સંતોષ થઈ ગયા, હાલો સારું સારું ભગતે પાઠ કર્યા. પણ આપણે બધાએ ચેતવા જેવું છે, આ સંબંધ થાય તો તત્કાળ સિદ્ધિ થાય, એમ કહેવાનો અર્થ એટલો છે. અને આપણે આટલા લાંબા સમયથી કરીએ છીએ છતાંય સિદ્ધિ નથી થતી, તો એનું કારણ એ છે કે આમની અંદર આપણી ફિલિંગ્સ નથી આવતી, ભાવના નથી ભળી, જીવ ઇન્દ્રિયો અંતઃકરણ એક થઈને નથી થયું, નહીંતર તત્કાળ સિદ્ધિ થાય. એટલે તમામ કર્મ છે એ ભગવાનની પ્રસન્નતા વગર લોકને દેખાડવા માટે, આપણી શ્રેષ્ઠતા સાબિત કરવા માટે, આપણા અહંકારને પોષવા માટે, પછી એ ભક્તિ સંબંધી આયોજન હોય તોય ભલે અને પછી એ જગત સંબંધી હોય તોય ભલે, એ આપણા લૌકિક રાગને પોષવા માટે, આપણી માયાને પોષવા માટે, આપણા જન્મ મરણના ચક્કરને દ્રઢ કરવામાં જ એ આ કામમાં આવે છે. બાકી મુક્તિ માટે કામમાં આવતા નથી. આજથી એવો સંકલ્પ કરીએ કે આ જે પ્રશ્નો સાંભળીએ છીએ ને આ જે કથા સાંભળીએ છીએ એ કથામાંથી આપણે ઉત્તમ શ્રોતા બનવું છે ને. જેમ સાવરણી ઋષિ ઉત્તમ શ્રોતા છે, તો એમણે જેટલી કથા સાંભળી એ કથા સાંભળ્યા પછી એમણે મનન કરી અને નિષ્કર્ષ કાઢ્યો કે આ બધામાંથી હજી મારે આવવું જોઈએ છે. એમ દરેક કથામાંથી આપણે નિષ્કર્ષ કાઢતા શીખીએ. બીજું કે જેમ કાર્તિક સ્વામીએ કહ્યું, ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને કહ્યું, એ રીતે કે ભગવાન વાસુદેવની જ્યાં સુધી સંબંધ સાથે ભક્તિ નથી તેથી સંબંધ એટલે આવો અર્થ કે જીવ ઇન્દ્રિયોને અંતઃકરણ રોમાંચિત ગાત્ર થઈ ગદગદ કંઠ થઈ જ્યાં સુધી સ્પંદનો નથી ઉઠતા ત્યાં સુધી એક ક્વોલિટી ભજન કરવાનો પ્રયાસ અભ્યાસ ચાલુ કરીએ. નાથ ભક્તને જ્યાં સુધી ભગવાન પૂજામાંથી પ્રગટ થઈ અને હાર ન પહેરાવે ત્યાં સુધી નાથ ભક્તની પૂજા પૂરી ન થાય. કેટલી શ્રેષ્ઠ પ્રકારની એમની પૂજા હશે. આ બધું આપણે સાંભળ્યું છે, પણ ક્યારેક એવો અભ્યાસ કરીએ અથવા તો એવો સંકલ્પ કરીએ, ભલે આપણે એટલી લાંબી પૂજા નથી કરવી નહીંતર આપણે પાછી જોબ છૂટી જાય, કોરોનામાં માંડ માંડ ચાલતું હોય, પણ બેસીએ ત્યારે તો એવો સંકલ્પ કરીને બેસીએ કે આજે મારે પૂજા કરવી છે, આજની ક્વોલિટી પૂજા થવી જોઈએ. આ સંકલ્પ એક થાય ને તો તરત જ પાછળ મન ને ઇન્દ્રિયો બધા મંડે ફોલો કરવા. જીવમાંથી એક વખત સંકલ્પ કરવો જોઈએ. માનસી પૂજા કરવા બેસીએ અને પહેલાં માઇન્ડસેટ કરીએ કે આજે માનસી પૂજામાં મારે આ જમાડવું છે ને આવી રીતે જમાડવું છે, એટલે આપણે બીજું કામ કરતાં કરતાં બેસી છે કે માનસી પૂજા કરવી, હાલો ઠાકોર જમાડવા જવું છે, તો પછી માનસી પૂજામાં બીજું કામ યાદ આવે, માઇન્ડસેટ ન થયું હોય. એટલે મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એવી રીતે જે ભક્તિ આમાં કરવાની કહી છે, પોતાના ધર્મે સહિત ભક્તિ અને ભગવાનના સંબંધે સહિત કર્મ, એવું આપણને સૌને કરવાનું બળ મળે એટલી પ્રાર્થના સાથે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. ભલા ભક્તજનો, આજે ધનુર્માસ કથામાં ઠાકોરજીના થાળ તથા તુન પ્રસાદના યજમાન ભૂતપૂર્વ વિદ્યાર્થી સતીશકુમાર મનસુખભાઈ કમૈયા ગામ ગુજરવદી અક્ષર નિવાસી અભી મનીષભાઈ નોંઘણ વદરા અને કાનજીભાઈ વેલજીભાઈ કાંગાણી અને સહયજમાનમાં મુકુલભાઈ અકબરી હર્ષદભાઈ પીપળિયા અને ઓમ જિજ્ઞેશભાઈ કુંડલા આ ભક્તોએ આજે તુન પ્રસાદના યજમાન છે. મહારાજ એમને વિશેષ ભક્તિનું બળ આપે.